श्री पद्म पुराण उत्तरखंड अध्याय 85। इंद्रप्रस्थ ना द्वारका, कौशला, मधुवन, बद्री, हरिद्वार, पुष्कर, प्रयाग, काशी, कांची अने गोकर्ण वगैरह तीर्थों नु महत्व। राजा सीबी बोलिया, हे मुने, हवे मने इंद्रप्रस्थ ना सैकड़ों तीर्थों माथी अन्य तीर्थों नु पण महात्म्य जणावो। नारद जी कह्यु, राजन, इंद्रप्रस्थनी अंदर आ द्वारका नामनु तीर्थ छे, एनो महिमा सांभळो। कांपेल्ली नगर में एक बहु सुंदर ने संगीतज्ञ ब्राह्मण रहतो हतो। तेना गाननी सुरीली ध्वनि थी नगरनी स्त्रीओना मन में तेना प्रत्ये पाप वासना युक्त आकर्षण थई गई। नगरना लोकोए राजा ने फरियाद करी। राजाना पूछवाथी ब्राह्मणे पोताने निर्दोष बताव्यो ने नगरनी स्त्रीओने उद्धत। एटलामां केटलीक स्त्रीओ पण त्यां आवी गई अने निर्लजतापूर्ण बातों करवा लागी। ब्राह्मणे काम वासनानी अने पति वचनानी निंदा करीने पतिव्रतनो महिमा जणावीने ते स्त्रीओने समझावी। तेओ ब्राह्मणनी वात सांभळीने घणी लजवाई गई अने परस्पर पापी कामनी निंदा करीने पोताने घेर आवी गई। थोड़ा समय बाद कारुष देशना राजाए कांपिल्य नगर पर आक्रमण कर्युं अने युद्धमां कांपिल्य राज मार्या गया। તેમનું નગર લૂંટાઈ ગયું, શુરીરો મરાઈ ગયા અને નગરની સ્ત્રીઓ ઝેર ખાઈને મરી ગઈ। જે સ્ત્રીઓ એ સંગીતજ્ઞ બ્રાહ્મણ પ્રતિ આકર્ષિત થયાના પાપનું પ્રાશ્ચિત કર્યું ન હતું તે બધી જ ભયાનક રાક્ષસીઓ થઈને ભૂખ પ્યાસથી પીડિત રહેવા લાગી। વાણી અને મનથી કરેલા એક જ પાપથી તેમને બે જન્મો સુધી રાક્ષસી યોનિમાં રહેવું પડ્યું। તેથી પાપથી ડરનારી કોઈ પણ સ્ત્રીએ મન વાણીથી કદીએ કોઈ પરાયા પતિનું સેવન કરવું ન જોઈએ। પોતાનો પતિ રોગી, મૂર્ખ, દરિદ્ર અને અંધ હોય તો પણ ઉત્તમ ગતિની ઈચ્છા રાખનારી સ્ત્રીઓએ તેનો ત્યાગ કરવો ન જોઈએ। આ રાક્ષસીઓ ઇન્દ્રપ્રસ્થના દ્વારકા નામના તીર્થથી જળ લઈને પુષ્કર જઈ રહેલા બ્રાહ્મણના કમંડળમાંથી જળના થોડા બૂંદ પડતા જ નિષ્પાપ થઈ ગઈ અને ભયાનક રાક્ષસી શરીરથી મુક્ત થઈને સ્વર્ગમાં ચાલી ગઈ। આજ ઇન્દ્રપ્રસ્થમાં કૌશલા એટલે અયોધ્યા નામનું એક તીર્થ છે, તેના વિશે પણ એક પુણ્યપ્રદ ઉપાખ્યાન છે। ચંદ્રભાગા નદીના કિનારે એક પુરીમાં ચંડક નામનો એક જુગારી, શરાબી, વ્યભિચારી, ડાકુ, હત્યારો અને મંદિરોમાં ચોરી કરવામાં ચતુર એક નાય રહેતો હતો। તેણે એક દિવસ પોતાની નજીકમાં જ રહેતા મુકુંદ નામના ધાર્મિક અને ધનવાન બ્રાહ્મણના ઘરમાં ચોરી કરવા માટે પ્રવેશ કરીને બ્રાહ્મણને મારી નાખ્યો। આનાથી તેની સ્નેહાળ માતા અને સતી પત્નીને ભારે દુઃખ થયું અને તે બંને આર્ત સ્વરે વિલાપ કરવા લાગ્યા। એટલામાં જ મુકુંદના ગુરુ વેદાયન નામના સંન્યાસી ત્યાં આવી પહોંચ્યા। તેમણે શરીરની નશ્વરતાનું વર્ણન કરીને આત્મજ્ઞાનનો ઉપદેશ આપીને એ લોકોને સમજાવ્યા અને મુકુંદના અંતિમ સંસ્કાર કરાવ્યા। મુકુંદની ગર્ભવતી પત્નીને વિદ્વાન સંન્યાસીએ સતી થતાં રોકી દીધી। મુકુંદનો નાનો ભાઈ મુકુંદના અસ્થિ લઈને ગંગાજીમાં છોડવા માટે નીકળ્યો। ચાલતો ચાલતો ત્યાં કૌશલા તીર્થમાં આવ્યો। અડધી રાત્રે અહીં કૂતરાએ અસ્થિની પોટલીને ઉપાડીને કૌશલાના જળમાં ફેંકી દીધી। અસ્થિઓ જળમાં પડતા જ મુકુંદ દિવ્ય વિમાન પર બેસીને ત્યાં આવ્યા અને તેણે તીર્થના મહાત્મયનું વર્ણન કરતા એમ કહ્યું કે મારા અસ્થિ તીર્થમાં પડતા જ હું નરકમાંથી નીકળીને આ ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો છું। નરક મને એટલા માટે મળ્યું હતું કે હું ગુરુદ્રોહી હતો, હવે હું તે પાપથી મુક્ત થઈને 14 ઇન્દ્રોના કાળ સુધી સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરીશ। આમ કહીને તે દેવતાઓની જેમ સુંદર શરીરનો બ્રાહ્મણ જોત જોતમાં સ્વર્ગમાં ચાલ્યો ગયો, જોત જોતામાં સ્વર્ગમાં ચાલ્યો ગયો। હવે તે ચંડક નાયની કથા સાંભળો। મુકુંદની હત્યાના સમાચાર મળતા રાજાએ ચંડકને બંદી બનાવ્યો અને તેને ચંદ્રભાગાથી 8 કોસ દૂર લઈ જઈને ચાંડાળો દ્વારા મરાવી નાખ્યો। તે મારવાડ દેશમાં કાળો નાગ થયો। એક બ્રાહ્મણ પોતાના માતા પિતાના અસ્થિ ગંગાજીમાં નાખવા માટે એક પેટીમાં મૂકીને લાવ્યો હતો। અને તે થોડા સાધુઓની સાથે ત્યાં આવીને રોકાયો કે જ્યાં સાપ રહેતો હતો. રાત્રે સાપ તે પેટીમાં ઘૂસી ગયો અને પેટીની સાથે તે પણ કૌશલા તટ પર આવી પહોંચ્યો. અહીં પેટી ખોલી તો તેમાંથી સાપ નીકળીને ભાગ્યો, પરંતુ લોકોએ તેને મારી નાખ્યો અને મરતા જ તે દેવ શરીર પ્રાપ્ત કરીને દિવ્ય વિમાનમાં બેસીને આવી ગયો. તેણે કહ્યું, હું ચંડક નાય હતો અને બ્રહ્મહત્યાના પાપથી 500,000 વર્ષ સુધી નરક યાતના અને 20,000 વર્ષ સુધી સર્પિયોની ભોગવીને આજે આ તીર્થમાં મૃત્યુ થવાના કારણે પરમ ઉત્તમ દેવત્વને પ્રાપ્ત થયો છું. તીર્થનો આ પ્રત્યક્ષ વૈભવ જોઈને તે બ્રાહ્મણે પણ પોતાના માતા પિતાના અસ્થિને આ જ તીર્થમાં નાખી દીધા. અસ્થિ જળમાં પડતા જ તેના માતા પિતા શ્રેષ્ઠ વિમાન પર બેસીને દિવ્ય રૂપ ધારણ કરીને અહીં આવ્યા અને પોતાના પુત્રને આશીર્વાદ આપીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. પછી તે બધા સાધુ પણ આ જ કૌશલા તીર્થમાં રહી ગયા અને અંતમાં વૈકુંઠને પ્રાપ્ત થયા. નારદજી કહે છે, આ પરમ પાવન મધુવન તીર્થ છે. અહીં વિશ્રાંતિ ઘાટ નામનું તીર્થ છે. એક બ્રાહ્મણ પર્ણશાળા બનાવીને ભગવાનના દર્શનની ઈચ્છાથી ત્યાં પરિવાર સાથે રહેતા હતા. એક દિવસ તીર્થમાં સ્નાન કરતા સમયે પણ તેમને તેવી જ અભિલાષા થઈ અને તરત જ ભગવાને દર્શન આપીને તેમને કૃતાર્થ કરી દીધા અને તેઓ ભગવાનની સ્તુતિ કરીને તેમની સાથે જ વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. આ મધુવનથી 11 ધનુષ્ય દૂર એક બદ્રિકાશ્રમ તીર્થ છે. મગધ દેશમાં દેવદાસ નામના એક સત્યવાદી, જીતેન્દ્રિય અને ધર્માત્મા બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ભગવાનના પરમ ભક્ત હતા. તેમના ઘરમાં ઉત્તમા નામની ગુણવાન પતિવ્રતા પત્ની હતી. દેવદાસને અંગદ નામનો એક પુત્ર અને વલયા નામની એક કન્યા હતી. દેવદાસે બંનેના લગ્ન કરી લીધા. કન્યા સાસરે ચાલી ગઈ અને પુત્ર અંગદે ઘરનું કામ સંભાળી લીધું. થોડા સમય બાદ વિપ્રવર દેવદાસે પોતાની પત્ની ઉત્તમાથી પરામર્શ કરીને નિશ્ચય કર્યો કે હવે આ વૃદ્ધાવસ્થામાં સંસારના સમસ્ત વિનાશી પદાર્થોથી મન હટાવીને ઇન્દ્રિય સંયમપૂર્વક આપણે ભગવાનની ભક્તિ અને તીર્થ સેવન કરવા જોઈએ. પછી તેમણે પુત્ર અંગદને બોલાવીને ભગવાન શ્રી હરિની આરાધનાનું મહત્વ બતાવીને પોતાનો નિશ્ચય કહ્યો અને પુત્રને અનુમતિ લઈને તે બંને થોડા પૈસા લઈને ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ચાલી નીકળ્યા. રસ્તામાં કલ્પગ્રામના એક સિદ્ધ પુરુષ સાથે તેમનો ભેટો થયો. તે સિદ્ધ પુરુષે ઇન્દ્રપ્રસ્થના બદ્રી નામના તીર્થનું મહાત્મ્ય સંભળાવ્યું, જેમાં પૂર્વ જન્મના ચોરી લૂંટફાટ અને વ્યભિચાર વગેરે પાપોના ફળ સ્વરૂપ ભયંકર મહિષ બનેલા એક રાજાનો તીર્થમાં પ્રવેશ કરતા જ ઉદ્ધાર થઈ ગયો હતો. પછી સિદ્ધ પુરુષે તે બંનેને કહ્યું કે જો તમે પણ પોતાના પરમ કલ્યાણની ઈચ્છા રાખતા હો તો ત્યાં ચાલ્યા જાઓ. હું પણ મારા નિષ્પૃહ અને મોક્ષના ઈચ્છુક વૃદ્ધ પિતાને આ બદ્રિકાશ્રમમાં લાવવા માટે ઘેર લઈ જઈ રહ્યો છું. સિદ્ધની વાત સાંભળીને ધીર બુદ્ધિ બ્રાહ્મણ દેવદાસ તીર્થમાં ફરતા ફરતા ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા અને અહીં આ બદ્રિકાશ્રમમાં ભગવાન તેમને તે જ શરીરથી પરમધામ લઈ ગયા. સિદ્ધ પુરુષે પણ શીઘ્ર પોતાના પિતાને ઘેરથી લાવીને તે તીર્થમાં સ્નાન કરાવ્યું, તેથી તેમને પણ ભગવાન વિષ્ણુનું પરમધામ પ્રાપ્ત થઈ ગયું. ઇન્દ્રપ્રસ્થમાં હરિદ્વાર નામનું તીર્થ છે, એનો પણ મહિમા મહાન છે. કુરુક્ષેત્રમાં નગરની બહાર કાલિંગ નામનો એક પાપી ચાંડાળ રહેતો હતો. એકવાર સૂર્યગ્રહણના સમયે આવેલા એક ધનવાન વેશ્યની પાછળ તે લાગી ગયો અને કુરુક્ષેત્રથી તે વેશ્યના પાછા ફરવાનો સમયે આ જ હરિદ્વારમાં અડધી રાત્રિએ તે પાપીએ વેશ્યના તંબુમાં ચોરી કરવાની ચેષ્ટા કરી અને બે ચોકીદારોને મારી નાખ્યા. એ જ સમયે તે વેશ્યના એક સેવકે દૂરથી બાણ માર્યું જેથી તે પાપી મરી ગયો. ત્યારબાદ ચાંડાળ દ્વારા મૃત્યુ પામેલા વેશ્યના બંને ચોકીદાર અને તે ચાંડાળ ત્રણેય દેવતાઓ દ્વારા લવાયેલા વિમાન પર બેસીને વેશ્યને કહ્યું, જુઓ આ તીર્થનું મહાત્મય હરિદ્વાર પાપીઓનું પણ કલ્યાણ કરનારું છે. આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. બીજા દિવસે વેશ્ય પોતાના બંને ચોકીદારોના દાહ સંસ્કાર કરાવીને તેમના અસ્થિ હરિદ્વાર તીર્થમાં નખાવી દીધા. એના પરિણામે તે બંને ભાગ્યવાન સ્વર્ગથી પાછા આવીને ભગવાન વિષ્ણુના પરમ ધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી વેશ્ય પોતાને ઘેર જઈને વ્યવહારિક કાર્યોને ધર્મપૂર્વક કરતા રહીને ભગવાનની ભક્તિમાં મન લગાવ્યું અને અંતમાં આજ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનારા તીર્થમાં આવીને મૃત્યુને પ્રાપ્ત થયા. હવે ઇન્દ્રપ્રસ્થના પુષ્કર તીર્થનું મહાત્મ્ય સાંભળો. વિદર્ભનગરમાં માલવ નામનો એક બ્રહ્મવેતા, શાંત વિદ્વાન, હરિભક્ત, દેવતા, ઋષિ, પિતર, મનુષ્ય અને સમસ્ત ભૂત પ્રાણીઓના પોષક બ્રાહ્મણ રહેતો હતો. ભૂત પ્રાણીઓને પોષક બ્રાહ્મણ રહેતો હતો, રહેતા હતા. તેઓ એકવાર જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ પર હતા, દાન કરવા માટે 10,000 સોના મોહરો સાથે લઈને ગોદાવરી નદીમાં સ્નાન કરવા નીકળ્યા. તેમણે 1/2 રૂપિયા પોતાના પુંડરિક નામના ભાણેજને આપવાનો વિચાર કર્યો અને 1/2 બીજા ક્ષત્રિય બ્રાહ્મણોને ગોદાવરીના તટ પર પહોંચ્યા પછી માલવના બોલાવવાથી તેમનો ભાણેજ પુંડરિક પણ ત્યાં આવી ગયો અને માલવે પોતાનું 1/2 ધન પુંડરિકને આપી દીધું. પુણ્યાત્મા પુંડરિકે પોતાના ધનમાંથી 1/4 ભાગ પ્રસન્નતાપૂર્વક ક્ષત્રિય બ્રાહ્મણને આપી દીધો. ત્યારબાદ તે તેના મામા માલવ પાસેથી ઉપદેશ, આશીર્વાદ અને સંદેશ પ્રાપ્ત કરીને પોતાના ઘેર જવા નીકળ્યો અને થોડા સમય બાદ આ કલ્યાણપ્રદ તીર્થમાં આવ્યો. અહીં આવીને પોતાના નાના ભાઈ ભરતને લોહીથી લથબથ અને છેલ્લા શ્વાસ લેતો જમીન પર પડેલો જોયો. થોડી જ વારમાં પીડાથી તરફડીને તેના પ્રાણ ચાલ્યા ગયા. તે જ સમયે આકાશમાંથી એક વિમાન ઉતર્યું અને ભરત દિવ્ય શરીર ધારણ કરીને તેના પર જઈને બેઠો. પછી તે સમયે ભરતે ભાઈ પુંડરિકને કહ્યું, ભાઈ આ સમયે હું તમને મારીને મામાએ આપેલું ધન છીનવી લેવા આવ્યો હતો અને તમને જ મારવાની પેરવીમાં હતો, પરંતુ 1/2 રાત્રે બહારથી આવેલા વેપારીઓના સેવકોએ મને ચોર સમજીને મારી નાખ્યો. પરંતુ આ પુષ્કર તીર્થના પ્રભાવથી મેં દિવ્ય શરીર પ્રાપ્ત કરી લીધું. હું એકવાર બજારમાં કોઈ અનાથ બાળકને મરેલો જોઈને તેને ઉઠાવીને ગંગાજીના તટ પર લઈ ગયો હતો અને કફન વગેરેથી ઢાંકીને તેનો દાહ સંસ્કાર કર્યો હતો. તે પુણ્યથી મને આ તીર્થની પ્રાપ્તિ થઈ છે. ધર્માત્મા પુંડરિકે ભાઈ ભરતની સદગતિ જોઈને પોતાના હૃદયમાં અનુમાન કર્યું કે આ તીર્થ મનની કામના પૂરી કરનારું છે. પછી તેને આખો માઘ માસ ભગવાન વિષ્ણુ પોતાના સાક્ષાત સ્વરૂપે મારા ઘરમાં પધારીને નિવાસ કરે એવી કામનાથી પુષ્કર તીર્થમાં સ્નાન કર્યું. ત્યારબાદ તેણે ઘેર જઈને પોષની પૂર્ણિમાના દિવસે ઘરને સારી પેઠે સજાવીને ઉત્સવ કર્યો, બ્રાહ્મણ ભોજન કરાવ્યું અને ભગવાનના ગુણગાન કરીને જાગરણ કર્યું. ભગવાનના પધારવાની પ્રતીક્ષા તો હતી જ. બીજે દિવસે ખરેખર ભગવાન તેના ઘરે પધાર્યા. પુંડરિકે આનંદમગ્ન થઈને આસન, અર્ધ્ય વગેરે દ્વારા ભગવાનની પૂજા કરી અને પછી સ્તવન કરીને આખો માઘ માસ ઘરમાં નિવાસ કરવા માટે તેમને પ્રાર્થના કરી. ભગવાન તેના દ્વારા વિવિધ રીતે પૂજિત થઈને પૂરો માઘ માસ તેના ઘરમાં રહ્યા અને અંતમાં તેને સર્વ તીર્થ શિરોમણી ઇન્દ્રપ્રસ્થના પુષ્કર તીર્થમાં લાવીને સ્નાન કરાવ્યું. બસ તે જ સમયે પુંડરિકના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને તે ભગવાન ગોવિંદના ચરણોમાં સમાઈ ગઈ. હવે ઇન્દ્રપ્રસ્થના પ્રયાગનો મહિમા સાંભળો. નર્મદા નદીના કિનારે માહિસ્મતીપુરીમાં એક રૂપ યૌવન સંપન્ન, નાચગાનમાં નિપુણ મોહિની નામની વેશ્યા રહેતી હતી. ધનના લોભમાં તેણે અનેક મહાપાપ કર્યા હતા. વૃદ્ધાવસ્થા આવતા તેને સદબુદ્ધિ આવી અને તેણે પોતાનું ધન બગીચા, તળાવ, વાવડી, કુવા, દેવ મંદિર અને ધર્મશાળા બનાવડાવવામાં વાપર્યું. યાત્રિકોને માટે ભોજન અને ઠેક ઠેકાણે જળની પણ વ્યવસ્થા કરી. એકવાર તે બીમાર પડી. પોતાનું બધું ધન બ્રાહ્મણોને આપવાનું વિચાર્યું, પરંતુ બ્રાહ્મણોએ સ્વીકાર ન કરતા તેણે 1 ભાગ પોતાની દાસીઓને અને 2 ભાગ પરદેશી યાત્રીઓને આપી દીધો. સ્વયં નિર્ધન થઈ ગઈ. એ સમયે જરદગવા નામની મોહિનીની સખી તેની સેવા કરતી હતી. ભાગ્યવશ થોડા દિવસમાં તે સ્વસ્થ થઈ ગઈ, પરંતુ નિર્ધનતાની સ્થિતિમાં જરદગવાના ઘરમાં રહેવામાં તેને બહુ સંકોચ થયો અને તે ઘરમાંથી નીકળી ગઈ. એક દિવસ મોહિની વનના માર્ગે જઈ રહી હતી. ચોરોએ તેની પાસે ધન છે એવું સમજીને તેને મારી નાખી, પરંતુ જ્યારે ધન ન મળ્યું ત્યારે તેઓ તેને વનમાં જ છોડીને ચાલ્યા ગયા. હજુ મોહિનીના શ્વાસ ચાલી રહ્યા હતા એ જ સમયે એક વાનપ્રસ્થી મહાત્મા આ પ્રયાગના જળને કમંડળમાં લઈને ત્યાં આવી પહોંચ્યા અને તીર્થનો મહિમા કહેતા તેમણે મોહિનીના મુખમાં તે જળ નાખ્યું. તે સમયે મોહિનીના મનમાં કોઈ રાજાની મહારાણી બનવાની ઈચ્છા હતી. મુખમાં પ્રયાગનું જળ પડતા જ તેના પ્રાણ નીકળી ગયા. અને બીજા જન્મમાં તે દ્રવિડ દેશમાં રાજા વીરવર્માની હેમાંગી નામની મહારાણી થઈ. રાજમંત્રીની કન્યા કલા તેની સખી હતી. એક દિવસ હેમાંગી કલાના ઘેર ગઈ અને કલાએ એક સોનાની પેટીમાં તેને એક વિચિત્ર પુસ્તક દેખાડ્યું, જેમાં અવતારોના ચિત્રોની સાથે સાથે સંપૂર્ણ ભૂગોળનો નકશો હતો. નકશો જોતા જોતા હેમાંગીની દ્રષ્ટિ આ પ્રયાગ તીર્થ પર પડી અને તેને તરત પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું. ત્યાર પછી તેણે ઘેર આવીને પોતાના પતિને પૂર્વ જન્મની બધી ઘટના કહીને પ્રાર્થના કરી કે હે નાથ, હું તે તીર્થ જળના પ્રસાદથી જ તમારા ઘરની રાણી થઈ છું. આ સમયે તમારી સાથે હું ઇન્દ્રપ્રસ્થની મનોકામના પૂર્ણ કરનારા તીર્થરાજ પ્રયાગના દર્શન કરવા ચાહું છું. જ્યારે હું તે તીર્થરાજ માટે પ્રયાણ કરીશ ત્યારે જ અન્ન જળ ગ્રહણ કરીશ. રાજાને વાત પર પૂરો વિશ્વાસ ન થતા તે જ સમયે આકાશવાણીએ કહ્યું, રાજન, તમારી પત્નીની વાત સાચી છે. ઇન્દ્રપ્રસ્થના પરમ પવિત્ર પ્રયાગ તીર્થમાં જઈને તમે સ્નાન કરો, આનાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. ત્યારે રાજા આકાશવાણીને નમસ્કાર કરીને મંત્રીને સંપૂર્ણ જવાબદારી સોંપીને હેમાંગીની સાથે નીકળીને થોડા દિવસોમાં ઇન્દ્રપ્રસ્થના પ્રયાગ તીર્થમાં આવી પહોંચ્યા. આ પ્રયાગ સ્નાનના પુણ્યથી અમારા પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાઓ. આવી ઈચ્છાથી તીર્થમાં સ્નાન કરતા જ ભગવાન અને બ્રહ્માજી ક્રમશઃ ગરુડ અને હંસ પર બેસીને ત્યાં આવી પહોંચ્યા. રાજા વીરવર્માએ મસ્તક ઝુકાવીને ભગવાનના બંને સ્વરૂપોને પ્રણામ કર્યા અને એકાગ્રતાથી તેમની સ્તુતિ કરી. પછી હેમાંગીએ તેમનું સ્તવન કરીને મનોરથ પૂર્ણ કરવાની પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ પ્રસન્ન થઈને હેમાંગીની ભારે પ્રશંસા કરી અને પછી બંને પોતાની સાથે સત્યલોકમાં લઈ ગયા. પ્રશંસા કરી અને પછી બંનેને પોતાની સાથે સત્યલોકમાં લઈ ગયા. હવે ઇન્દ્રપ્રસ્થના કાશી તીર્થનું પરમ પવિત્ર તથા યશ અને આયુષ્યને વધારનારું મહાત્મય સાંભળો. સત્યયુગના ઇન્દ્રપ્રસ્થના કાશી તીર્થમાં શીશમના વૃક્ષ પર એક કાગડો રહેતો હતો અને તેની નીચે બખોલમાં એક બહુ મોટો સાપ. એક દિવસ આંધી આવી અને શીશમનું વૃક્ષ પડી ગયું. તેની નીચે દબાઈને સાપ અને કાગડો મરી ગયા. પછી તો શીશમ, કાગડો અને સાપ ત્રણેય દિવ્ય રૂપ ધારણ કરીને ત્રણ વિમાન પર બેસીને ભગવાનના વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. પૂર્વ જન્મમાં તે કાગડો કુરુજાંગલ દેશમાં શ્રવણ નામનો બ્રાહ્મણ હતો અને એકાંતમાં એકલો મીઠાઈઓ ઝાપટતો હતો. તે કાલ સર્પ એ જ બ્રાહ્મણનો ભાઈ કુરંટક હતો. તે બહુ નાસ્તિક, નિર્દયી, વેદમાર્ગનો વિરોધી અને દેવતાઓનો નિંદક હતો અને શીશમનું વૃક્ષ બનેલી શ્રવણની પત્ની કુંઠા હતી. તે બંનેના દોષોથી યુક્ત હતી, તેથી તે વૃક્ષ બનીને બંનેનો આશ્રય બની. તે બંને ભાઈઓ એક દિવસ કોઈ પથિકની કૂવામાં પડી ગયેલી ગાયને બહાર કાઢી હતી અને ઘેર આવ્યા પછી કુંઠાએ બહુ સારું કહીને તેમના કાર્યનું સમર્થન કર્યું હતું. આ પુણ્યના પ્રભાવથી ઇન્દ્રપ્રસ્થના તટ પર આવેલી કાશીમાં દુર્લભ મૃત્યુને પામીને તે ત્રણેય વૈકુંઠમાં ગયા. હવે ઇન્દ્રપ્રસ્થના ગોકર્ણ તીર્થનો મહિમા સાંભળો. આ શિવજીનું પરમ પવિત્ર ક્ષેત્ર છે. તેમાં મૃત્યુ પામે તે મનુષ્ય ખરેખર શિવ સ્વરૂપ થઈ જાય છે. ગોકર્ણ તીર્થમાં મૃત્યુ થાય તેનો પુનર્જન્મ થતો નથી. ઇન્દ્રપ્રસ્થના કિનારે શિવકાંચી તીર્થ છે. એમાં મૃત્યુ પામનારનો પણ પુનર્જન્મ થતો નથી. અહીં શ્રી મહાદેવજીએ ભગવાન વિષ્ણુની આરાધના કરીને ભક્તરાજની પદવી મેળવી છે. હેરંબ નામના એક ધર્માત્મા બ્રાહ્મણ મોટા શિવભક્ત હતા. તેઓ શિવતીર્થમાં ફરતા ફરતા અહીં શિવકાંચીમાં આવ્યા અને અહીં તેમનું મૃત્યુ થઈ ગયું. તેઓ ભગવાન શિવજીના લોકમાં જઈને પછી વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા. આ સિવાય ઇન્દ્રપ્રસ્થમાં કપિલાશ્રમ, કેદાર અને પ્રભાસ વગેરે બીજા પણ ઘણા તીર્થ છે. તેમનું પણ બહુ મહાત્મય છે. શોભરી કહે છે, રાજા સિબીને આમ કહીને મુનિશ્રેષ્ઠ નારદજી ભગવાનના ગુણગાન ગાતા ગાતા ત્યાંથી ચાલ્યા ગયા. રાજા સિબીએ મુનિના મુખે ઇન્દ્રપ્રસ્થનો આ વૈભવ સાંભળીને પોતાને કૃતાર્થ માન્યા અને વિધિપૂર્વક સ્નાન કરીને પોતાની ધાર્મિક ક્રિયાઓ પૂરી કરી. ત્યાર પછી તેઓ પોતાના નગરમાં ચાલ્યા ગયા. હે રાજા યુધિષ્ઠિર, આમે યમુના તટવર્તી ઇન્દ્રપ્રસ્થના લોક પાવન મહાત્મયનું વર્ણન કર્યું. શુતજી કહે છે, હે શૌનકજી, આ પ્રમાણે શોભરી મુનિ પાસેથી ઇન્દ્રપ્રસ્થનું મહાત્મય સાંભળીને રાજા યુધિષ્ઠિર હસ્તિનાપુર ગયા અને ત્યાંથી પોતાના દુર્યોધન વગેરે ભાઈઓને સાથે લઈને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છાથી પુણ્યમય ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. રાજાએ પોતાના કુળદેવતા ભગવાન ગોવિંદને દ્વારકાથી બોલાવીને રાજસૂય યજ્ઞ દ્વારા તેમનું યજન કર્યું. આ તીર્થ મુક્તિ આપનારું છે. તેથી અહીં મુખેથી નિંદિત વચન કહેવા છતાં પણ શિશુપાલની મુક્તિ થઈ જશે. આવું વિચારીને જ શ્રી હરિએ ત્યાં શિશુપાલનો વધ કર્યો. શિશુપાલે પણ તે તીર્થમાં મૃત્યુ થવાના કારણે સમસ્ત પુરુષાર્થોના દાતા ભગવાન શ્રીકૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત કરી લીધું. જ્યાં શિશુપાલ મરાઈ ગયો અને જ્યાં રાજા યુધિષ્ઠિરે યજ્ઞ કર્યો તે સ્થાન પર ભીમસેને પોતાની ગદા વડે એક મોટો કુંડ બનાવી દીધો હતો. તે પાવન કુંડ આ પૃથ્વી પર ભીમકુંડની નામે વિખ્યાત થયો. તે યમુનાના દક્ષિણે એક કોષના અંતરે છે. ઇન્દ્રપ્રસ્થની યમુનામાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તેવું જ ફળ આ કુંડમાં સ્નાન કરવાથી મળી જાય છે. જે મનુષ્ય દર વર્ષે આ તીર્થની પરિક્રમા કરે છે તે ક્ષેત્રાપરાધજન્ય એટલે તીર્થ ક્ષેત્રમાં થયેલા અપરાધ દોષો અને પાતકોથી મુક્ત થઈ જાય છે. જે ભગવાનના નામોના જપ કરતા રહીને આ તીર્થની પ્રદક્ષિણા કરે છે તેને ડગલે ડગલે કપિલા દાનનું ફળ મળે છે. જે મનુષ્ય ચૈત્ર કૃષ્ણ ચતુર્દશી ઇન્દ્રપ્રસ્થની પ્રદક્ષિણા કરે છે તે કૃતકૃત્ય અને સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 85મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.